શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 23 અલર્કની મુક્તિ તેમજ પિતા પુત્રના સંવાદનો ઉપસંહાર. સુમતિ કહે છે, ત્યાર પછી રાજા અલર્કે અત્રિનંદન દત્તાત્રેયજીના ચરણોમાં વંદન કરીને અત્યંત પ્રસન્નતા સાથે વિનિત ભાવે કહ્યું, બ્રહ્મન, દેવતાઓએ મને શત્રુ દ્વારા પરાજિત કરાવીને જે મારી સમક્ષ પ્રાણોનો સંશયમાં નાખનારો અત્યંત ઉગ્ર ભય ઉપસ્થિત કરી દીધો એને હું મારું પરમ સૌભાગ્ય માનું છું. કાશીરાજનું મહાન બળવૈભવથી સંપન્ન પરાક્રમ મારો વિનાશ કરવા માટે અહીં પ્રગટ થયું હતું, પરંતુ તેણે મને આપના સત્સંગોનો શુભ અવસર પ્રદાન કર્યો. આ કેટલા આનંદની વાત છે. સૌભાગ્યથી જ મારું સૈન્યબળ ઘટી ગયું, સૌભાગ્યથી જ મારા સેવક મરાઈ ગયા, સૌભાગ્યથી જ મારો ખજાનો ખાલી થઈ ગયો, સૌભાગ્યથી જ હું ભયને પ્રાપ્ત થયો, સૌભાગ્યથી જ મને આપના યુગલ ચરણોની સ્મૃતિ કરાવી અને સૌભાગ્યથી જ આપનો સંપૂર્ણ ઉપદેશ મારા ચિત્તમાં દ્રઢ થઈ ગયો. બ્રહ્મન, સૌભાગ્યવશ આપના સંગથી મને જ્ઞાન પ્રાપ્ત થયું અને સૌભાગ્યથી જ આપે મારા ઉપર કૃપા કરી. જ્યારે પુરુષના શુભ દિવસ આવે છે ત્યારે અનર્થ પણ અર્થનું સાધન બની જાય છે, જેમ આ સમયે આ શત્રુઓની આપત્તિ પણ આપના સમાગમથી ઉપકાર કરનારી સિદ્ધ થઈ. ભગવાન, ભાઈ સુબાહુ અને કાશીરાજ બંને મારા ઉપકારી છે, જેમના કારણ મને આપના સમીપ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપની કૃપારૂપી અગ્નિથી મારું અજ્ઞાન અને પાપ બળી ગયા. હવે હું એવો યત્ન કરીશ જેથી ફરી આ પ્રકારના દુઃખોનો ભાગી ન બનું. આપ મારા જ્ઞાનદાતા મહાત્મા છો, તેથી આપની આજ્ઞા લઈને હું ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરીશ, જે વિપત્તિરૂપી વૃક્ષોનું વન છે. દત્તાત્રેયજી બોલ્યા, રાજેન્દ્ર, જાઓ, તમારું કલ્યાણ થાઓ. મેં જેવું તમને કહ્યું છે તે પ્રમાણે મમતા અને અહંકાર રહિત થઈને મોક્ષને માટે વિચરતા રહો. સુમતિ કહે છે, દત્તાત્રેયજીના પ્રમાણે કહેવાથી રાજા અલર્કે તેમને પ્રણામ કર્યા અને અત્યંત શીઘ્રતા સાથે તેઓ એ સ્થાન પર આવ્યા જ્યાં તેમના મોટા ભાઈ સુબાહુ અને કાશીરાજ હતા. મહાબાહુ વીરવર કાશીરાજની પાસે જઈને અલર્કે સુબાહુની સામે જ હસીને કહ્યું, રાજ્યની ઈચ્છા રાખનારા કાશીરાજ, હવે તમે આ વૃદ્ધિ પામેલા રાજ્યને ભોગો, અથવા તમારી ઈચ્છા હોય તો ભાઈ સુબાહુને આપી દો. કાશીરાજે કહ્યું, અલર્ક, તમે યુદ્ધ વિના જ રાજ્ય કેમ છોડી દીધું? આ તો ક્ષત્રિયનો ધર્મ નથી અને તમે ક્ષત્રિય ધર્મના જ્ઞાતા છો. જ્યારે અમાત્ય વર્ગ પરાજિત થઈ જાય ત્યારે રાજા સ્વયં મૃત્યુનો ભય છોડીને પોતાના શત્રુને લક્ષ્ય કરીને બાણનું સંધાન કરે અને તેને જીતીને ઈચ્છાનુસાર શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરે. સાથે સાથે પરમ સિદ્ધિ માટે મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન પણ કરતો રહે. અલર્ક બોલ્યો, વીર, તમારી વાત બરાબર છે. પહેલાં મારા મનમાં પણ આવા જ વિચાર આવતા હતા, પરંતુ હવે મારી ધારણા વિપરીત થઈ ગઈ છે. એનું કારણ સાંભળો. નરેશ્વર, તમારા ભયથી અત્યંત દુઃખી થઈને મેં યોગેશ્વર દત્તાત્રેયજીનું શરણ લીધું અને તેમની કૃપાથી હવે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. સમસ્ત ઇન્દ્રિયોને જીતીને તથા બધી બાજુથી આસક્તિને હટાવીને મનને બ્રહ્મમાં લગાડ્યું અને આ રીતે મનને જીતવું એ જ સૌથી મોટો વિજય છે. તેથી હવે હું તમારો શત્રુ નથી, તમે પણ મારા શત્રુ નથી, તથા સુબાહુ પણ મારા દ્વેષી નથી. મેં આ બધી વાતોને સારી રીતે સમજી લીધી છે. તેથી રાજન, હવે પોતાના માટે તમે કોઈ બીજો શત્રુ શોધો. અલગ નામ કહેવાથી રાજા સુબાહુ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને ધન્ય ધન્ય કહીને પોતાના ભાઈને અભિનંદન કર્યા. પછી તેઓ કાશીરાજને આ પ્રમાણે બોલ્યા, નરશ્રેષ્ઠ, હું જે કાર્ય માટે તમારા શરણમાં આવ્યો હતો તે બધું પૂરું થઈ ગયું. હવે હું જાઉં છું, તમે સુખી રહો. કાશીરાજે કહ્યું, સુબાહુ, તમે શા માટે આવ્યા હતા અને તમારું કયું કાર્ય સિદ્ધ થયું એ જણાવો. મને તમારી વાતથી બહુ કુતૂહલ થઈ રહ્યું છે. તમે મારી પાસે આવીને કહ્યું હતું કે મારા બાપ દાદાઓનું બહુ મોટું રાજ્ય અલર્કે હડપ કરી લીધું છે, તેમની પાસેથી જીતીને તે મને આપી દો. ત્યારે મેં તમારા ભાઈ ઉપર આક્રમણ કરીને આ રાજ્ય પોતાના વશમાં કર્યું. આ રાજ્ય તમારી કુળ પરંપરાથી તમને પ્રાપ્ત છે, તેથી આનો ભોગ કરો. સુબાહુ બોલ્યા, કાશીરાજ, મેં જે ઉદ્દેશ્યથી આ પ્રયત્ન કર્યો હતો અને જેના માટે તમારી પાસે પણ મહાન ઉદ્યોગ કરાવ્યો તે કહું છું, સાંભળો. મારો આ નાનો ભાઈ તત્વજ્ઞ હોવા છતાં પણ સંસારના ભોગોમાં ફસાયેલો હતો. મારા બે મોટા ભાઈ પરમ જ્ઞાની છે. તે બંનેને તથા મને પણ અમારી માતાએ જ્યારે બાળપણમાં દૂધ પીવડાવ્યું તે સમયે કાનમાં તત્વજ્ઞાન પણ ભરી દીધું. મનુષ્ય માત્રને જેનું જ્ઞાન થવું જોઈએ તે બધા પદાર્થ માતાએ અમારી સામે પ્રકાશિત કરી દીધા, પરંતુ આ અલર્ક તે જ્ઞાનથી વંચિત રહી ગયો હતો. રાજન, જેમ એક સાથે યાત્રા કરનારાઓમાંથી એકને કષ્ટમાં પડેલો જોઈને સાધુ પુરુષોના હૃદયમાં દુઃખ થાય છે, તે જ પ્રમાણે આ અલર્કને ગૃહસ્થાશ્રમના મોહમાં ફસાઈને કષ્ટ ઉઠાવતો જોઈને અમને ત્રણેય ભાઈઓને કષ્ટ થતું હતું. કેમ કે અલર્ક આ શરીરનો સંબંધી છે અને આની સાથે ભાઈની કલ્પના જોડાયેલી છે. ત્યારે મેં વિચાર્યું કે દુઃખ પડવાથી જ આના મનમાં વૈરાગ્યની ભાવના જાગૃત થશે, તેથી યુદ્ધ ઉદ્યોગ માટે તમારો આશ્રય લીધો. પછી આ દુઃખથી આને વૈરાગ્ય થયો અને વૈરાગ્યથી જ્ઞાન પ્રાપ્ત થયું. આ પ્રમાણે જે કાર્ય મારે કરવું હતું તે પૂરું થઈ ગયું, તેથી તમારું કલ્યાણ થાવો હું જાઉં છું. મદાલસાના ગર્ભમાં રહીને અને તેનું સ્તનપાન કરીને અલર્ક બીજી સ્ત્રીના પુત્રો દ્વારા ગ્રહણ કરેલા માર્ગ પર ન જાય એ વિચારથી મેં તમારો સહારો લીધો હતો. તો હવે તે કાર્ય પૂરું થઈ ગયું. હવે હું સિદ્ધિને માટે જાઉં છું. નરેન્દ્ર, જે લોકો કષ્ટમાં પડેલા પોતાના સ્વજન બંધુ અને સુહૃદની ઉપેક્ષા કરે છે તેઓ મારા વિચારથી વિકલેન્દ્રિય છે. તેમની ઇન્દ્રિયો હાથ પગ વગેરે બધું વ્યર્થ છે. જે સમર્થ સ્વજન બંધુ અને સ્વજનના હોવા છતાં ધર્મ અર્થ કામ અને મોક્ષથી વંચિત રહીને કષ્ટ ભોગવે છે ત્યાં તેના તે સુહૃદ વગેરે પણ નિંદાને પાત્ર હોય છે. રાજન, તમારા સંગથી મેં મારું આ બધું મોટું કાર્ય સિદ્ધ કરી લીધું. તમારું કલ્યાણ થાવો. હવે હું જઈશ. સાધુ શ્રેષ્ઠ, તમે પણ જ્ઞાની બનો. કાશીરાજે કહ્યું, મહાત્મન, તમે અલર્કનો તો બહુ મોટો ઉપકાર કર્યો, હવે મારા હિતમાં પોતાનું મન કેમ લગાવતા નથી? સત્પુરુષોનો સાધુ પુરુષો સાથે જે સમાગમ થાય છે તે નિષ્ફળ જતો નથી, તેથી તમારા સંગથી મારી પણ ઉન્નતિ થવી જોઈએ. સુબાહુ બોલ્યા, રાજન, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ છે. તેમનામાંથી ધર્મ અર્થ અને કામ તો તમને પ્રાપ્ત છે, માત્ર મોક્ષથી તમે વંચિત છો, તેથી તે તમને સંક્ષેપમાં કહું છું. એકાગ્રતાપૂર્વક સાંભળો. સાંભળીને તેના ઉપર સારી રીતે વિચાર કરો અને તે આ પ્રમાણે પોતાના કલ્યાણના યત્નમાં લાગી જાઓ. રાજન, આ મારું છે અને આ હું છું આવી પ્રતીતિ તમારે કરવી ન જોઈએ, કેમ કે આલોચનાનો વિષય તો બાહ્ય ધર્મ જ હોય છે. ધર્મના અભાવમાં કોઈ આશ્રય રહેતો નથી. અહમ, હું, આ કોણ છે, આ વાતનો તમારે વિચાર કરવો જોઈએ. બાહ્ય અને આંતરિક તત્વોનું ચિંતન કરવું જોઈએ. અડધી રાત પછી પણ આ વાતનો વિચાર કરવો જોઈએ. અવ્યક્તથી લઈને પણ વિશેષ સુધી જે વિકાર રહિત અચેતન વ્યક્ત અને અવ્યક્ત તત્વ છે તેને જાણવું જોઈએ અને તેનો જ્ઞાતા જે હું છું તે હું કોણ છું એને પણ જાણવું જોઈએ. આ હું ને જાણી લીધા પછી તમને બધું જ્ઞાન થઈ જશે. આત્મામાં આત્મબુદ્ધિ હોવી અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું આ જ અજ્ઞાન છે. ભૂપાલ, તે હું સર્વત્ર વ્યાપક આત્મા છું, તો પણ તમારા પૂછવાથી લોકવ્યવહારની દ્રષ્ટિથી મેં આ બધી વાતો કરી દીધી છે. હવે હું જાઉં છું. સુમતિ કહે છે, કાશી નરેશને આ પ્રમાણે કહીને પરમ બુદ્ધિમાન સુબાહુ ચાલ્યા ગયા. કાશીરાજે પણ અલર્કનો સત્કાર કરીને પોતાના નગરનો રસ્તો પકડ્યો. અલર્કે પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજાના પદ પર અભિષિક્ત કરી દીધો અને સ્વયં સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરીને તેઓ આત્મસિદ્ધિ માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં ઘણા સમય સુધી તેઓ નિર્દ્વંદ તથા પરિગ્રહ શૂન્ય થઈને અને અનુપમ યોગ સંપત્તિને પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત થયા. પિતાજી, આપ પણ પોતાની મુક્તિને માટે આ ઉત્તમ યોગની સાધના કરો, તેનાથી આપ તે બ્રહ્મને પ્રાપ્ત થશો. જ્યાં ગયા પછી આપને શોક નહીં થાય. હવે હું પણ જઈશ. યજ્ઞ અને જપથી મારે શું લેવું છે? કૃતકૃત્ય પુરુષનું દરેક કાર્ય બ્રહ્મભાવની પ્રાપ્તિ માટે જ થાય છે, તેથી આપની આજ્ઞા લઈને હું જાઉં છું. હવે નિર્દ્વંદ અને પરિગ્રહ શૂન્ય થઈને મુક્તિને માટે હું પ્રયત્ન કરીશ. જેથી મને પરમ સંતોષની પ્રાપ્તિ થાય. પક્ષી કહે છે જૈમિનીજી પોતાના પિતાને આ પ્રમાણે કહીને અને તેમની આજ્ઞા લઈને પરમ બુદ્ધિમાન સુમતિ સર્વ પ્રકારના સંગ્રહને છોડીને ચાલ્યા ગયા. તેમના મહાબુદ્ધિમાન પિતા પણ તે જ પ્રમાણે ક્રમશઃ વાનપ્રસ્થ આશ્રમમાં જઈને ચોથા આશ્રમમાં પ્રવિષ્ટ થયા. ત્યાં પુત્ર સાથે ફરી તેમની ભેટ થઈ અને તેમને ગુણ વગેરે બંધનોનો ત્યાગ કરીને તત્કાળ પ્રાપ્ત થયેલી બુદ્ધિ અનુસાર પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી. બ્રહ્મન, આપે અમને જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો વિસ્તારપૂર્વક અમે યથાર્થ વર્ણન કર્યું. હવે આપ શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.